શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 24મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ગઢપુરમાં નિવાસ કરતા શ્રીહરિ એક વખત એકાંત સ્થળમાં બેસી મનથી પોતાના અવતારનું પ્રયોજન વિચારવા લાગ્યા. આ પૃથ્વી પર કળિયુગનું બળ પ્રાપ્ત કરી અસુર ગુરુ તથા રાજા રૂપે ઉદ્ભવેલા દૈત્યોએ સહિત અધર્મવંશ પોતાના પરિવારે સહિત અતિશય વૃદ્ધિ પામ્યો. તેના કારણે પરિવારે સહિત ધર્મવંશ અતિશય ક્ષીણ થયો. સંત પુરુષો, દેવતાઓ તથા ઋષિમુનિઓ અત્યંત કષ્ટ પામવા લાગ્યા. પૃથ્વી પાપીઓનો ભાર સહન કરવા સમર્થ થઈ નહીં. પછી દુર્વાસા મુનિના શાપનું મિશ લઈ આ ભારતવર્ષની ધરા ઉપર ઉત્તર કૌશલ દેશમાં ધર્મદેવ થકી ભક્તિદેવીને વિશે જન્મ ધારણ કરી બ્રહ્મપુર ધામના અધિપતિ એવા મેં મારા અલૌકિક પ્રતાપથી તે સર્વે અસુર ગુરુરૂપ તથા રાજારૂપ દૈત્યોનો મૂળે સહિત વિનાશ કર્યો. અત્યારે ભક્તિએ સહિત ધર્મ બહુ જ પોષણ પામેલ છે. સાધુ, દેવતા અને મહર્ષિઓ પણ પરમ સુખને પામ્યા છે. આખા પરિવારે સહિત અધર્મ અત્યારે પૃથ્વી પર કોઈ પણ સ્થળે જોવામાં આવતો નથી. ચારે વર્ણના સર્વે મનુષ્યો પોતપોતાના ધર્મમાં રહી મારું ભજન કરે છે. અવતાર ધારણ કરી જે કાર્ય કરવાનું હતું તે મેં સમગ્ર કાર્ય પૂર્ણ કરેલ છે એ સ્પષ્ટ છે. છતાં પણ ભાવિ મનુષ્યોના હિત માટે મારે અવશ્ય કંઈ પણ કરવું જોઈએ. વળી મારા અંતર્ધાન થયા પછી મારે આશરે રહેલા ભક્તજનો નિરાધાર થશે. તે ભક્તજનોના આધાર માટે પણ મારે કંઈક કરવું જોઈએ. હે રાજન, અપાર કરુણાના સાગર અને વાત્સલ્યના વારિધિ ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે સર્વજનોનું હિત વિચારી પૃથ્વી પરના જનો માટે ત્રણ પ્રકારના હિત સંકલ્પો નક્કી કર્યા. હું મંદિરો બંધાવી તેમાં મારા અર્ચા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરું, તેથી મનુષ્યો અત્યારે અને ભવિષ્યમાં પણ તે મારા સ્વરૂપોની સેવા પૂજા કરશે. આ લોકમાં પોતપોતાના વર્ણાશ્રમને ઉચિત ધર્મમાં રહીને જે મનુષ્યો તેમની સેવા પૂજા કરશે તે સર્વેને ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે. ધર્મે સહિત મારા ભક્તિમાર્ગના અતિશય પોષણને માટે મંત્ર દીક્ષાની બહુ જ અપેક્ષા રહેશે. તેથી મારા શુદ્ધ ધર્મવંશને વિશે મંત્ર દીક્ષાનું પ્રદાન કરનાર આચાર્યની સ્થાપના કરું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના અવબોધનને માટે શતાનંદ સ્વામી મારા ચરિત્રોથી સભર ગ્રંથની રચના કરશે. મારા આશ્રિતો તે ગ્રંથના માધ્યમથી સર્વશાસ્ત્રોના સિદ્ધાંતના રહસ્યને જાણી શકશે. બસ આ ત્રણ પ્રકારના કાર્યો કરીને હું આ પૃથ્વી થકી અંતર્ધાન થઈ મારા અક્ષરધામ પ્રત્યે જઈશ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ત્રણ ગૂઢ સંકલ્પો પૂરા કરવાનો દ્રઢ સંકલ્પ કરી શ્રીહરિ દુર્ગપુરમાં નિવાસ કરવા લાગ્યા અને સુંદર લેખન કરતા અનંત સંતો પાસે સર્વશાસ્ત્રોનું લેખન કરાવ્યું. હે ભૂમિપતિ, આમ કરતા ભગવાન શ્રીહરિએ ચૈત્રવદી એકાદશીનો મહા ઉત્સવ ઉજવી બારસને દિવસે હજારો સંતો બ્રાહ્મણોને ભોજન કરાવી તૃપ્ત કર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ ગઢપુરમાં કરેલા ત્રણ સંકલ્પોનું નિરૂપણ કર્યું. એ નામે 24મો અધ્યાય પૂર્ણ થયો.